પણ આ કે છે ને સમજણ પડે એ વાત તો હાથી જ કે છે, પણ આપણે સમજ પડી છે ઘેર બેઠા કરે કેમ ના ઘેર બેસવી પડે ઘેર બેસ ઘેર બેસવા માટે પાપો ધોવા પડે, પાપ ધોવાય ના તો હજી ઠેકાણા આવે, પાપો જ ગુજે છે ને આપણા પાપો બી ફાતર છે, ફાતર કઈ છે પાપ ને કોઈ નથી એ પાતર છે વચ્ચે બીજું બોલાવો વિચાર કર્યા કરો ને એ અંતરાય તોડે બધા એ વિચારો વિચારો થી અંતરાય પડ્યા છે અને વિચારો તોડે છે, વિચારો થી અંતરાય પડ્યા છે શું જતું રહેવાનું છે જવા તે એવા વિચારો થી અંતરાય પડ્યા એ અંતરાય વિચારો થી પડે છે, અંતરાય જીતું એના એના વિચાર જીતે છે. દાદા આજ સવારે સત સાધન સમજે નહી ત્યાં બંધન શું જાય છે, સત સાધન સમજે નહી ત્યાં બંધન શું જાય કે છે. શાસ્ત્રો સત્સાધન નહીં, સદદેવે સત્સાધન નહીં, શું કહ્યું? જ્ઞાની પુરુષ એટલે સત્સાધન, શું કહ્યું? જ્ઞાની પુરુષ સત્સાધન, બધું એમાં દેવે આવી ગયો ને શાસ્ત્રો આવી ગયા બધું ભેગું થાય. જ્ઞાની પુરુષ માં સદદેવ સદગુરુ ને સત્શાસ્ત્ર પહેલે ભેગું થાય, નવ જ્ઞાની પુરુષ એક જ આરાધવાનું, બીજી ભોજ ગળે જ નહીં તો ત્રણ આરાધવા પડે, એકમાં જ બધી સદદેવે સતશાસ્ત્ર ને સદગુરુ જયારે વિધિ કરીએ ત્યારે સદદેવ બોલે ત્યારે સદગુરુ અને સાંભળીએ ત્યારે સદશાસ્ત્ર એનું એ જ શાસ્ત્ર એટલે ગુરુના મુખ થી નીકળેલી વાણી. જ્ઞાની પુરુષ તો શાસ્ત્ર માં અટકવા નથી, શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો નથી, શું છે શાસ્ત્ર જ્ઞાન થી અનુભવ જ્ઞાન થી નિવેડો, અનુભવ જ્ઞાન થી. હા, તે શાસ્ત્ર જ્ઞાન તો બધા આપણા શાસ્ત્ર બધા લોક શીખ્યા, ઘણા શીખ્યા, નિવેડો આવે નહીં, અનુભવ વગર નિવેડો ના આવે, અને અનુભવી વગર અનુભવ ના થાય, નહીં તો બધી ફસામ છે અનંત અવતાર ની ફસાયા ફસાયા. આપણને લાગે ઉકેલ આવી ગયો, ઉકેલ આવ્યો એવું લાગે, હિંમત આવે, હિંમત આવે, હિંમત આવે ચોખ્ખી પાકી પાકી. ગામના લોકો કે તમારું કશું નહીં થાય તો આપણને હિંમત જાય નહીં, શું કહે સૌ લોકો કે હાકર ગરી છે, પણ ગરી છે એવું કહે છે, પણ એનું ભાન નથી ને. અને તમે ચાખેલી છે, શું છે દાદા? દાદા ભૂલાય ને એનું શું કામ? એ લક્ષ રે. સાસરે ગરીબ છે એવું જાણ્યું, એ સાસરે ના અદ્રે જાણે. ગરી શું છે એ વસ્તુ જુદી રહી. આગળ ગરી છે જોવા ને, બધું શાસ્ત્ર માં લખ્યું છે. આગળ ગરી છે આગળ ગરી છે એમ લાગે અને જાણે. બીજો કોઈ પૂછે તો એને કહી ન શકે એ પાછો, જેને કહી ન શકે એનું વર્ણન કરી ન શકે ગરી કેવી છે એને ખબર ના હોય. પાત્ર શાસ્ત્ર માં કહે કે વર્ણા દેવી, વર્ણા દેવી ગરી છે એમ. કેવું બીજું બીજું એને જોયું શું મૂકે? અનુપમ વસ્તુ ની ઉપમા આપી શકાય નઈ. અનુપમ વસ્તુ પરમાત્મા, એ પોતે જ પરમાત્મા, એ પોતે જ પરમાત્મા. જીબીલી બીબીલી ઉજવી કેટલા વચ્ચે જીબીલી ઉજવે મારી 2 લાકડા જાય વચ્ચે. દાદા આખો દડો યાદ રહે છે ને, ત્યાં આપણા જ પાડેલા, બીજો કઈ હજી આવતો ડખો નથી કરતો. સંયમ પરિણામ સંયમ પરિણામ સર ક્રોધ થયા કરતો હતો, પણ સંયમ પરિણામ શું? સંયમ પરિણામ એટલે શું? ઉદ્ગલ માં આત્મા ભરે નહી એનું નામ સંયમ પરિણામ. શું કહ્યું? ઉદ્ગલ માં આત્મા ભરે નહીં જુદો ને જુદો વર્ત્યા કરે. તમે ભરવા દો છો? ભરવા દો તો હિંસક ભાવ થઈ જાય. શું કહ્યું? હિંસક ભાવ નથી. આ સંયમ પરિણામ કહેવાય. સંયમ પરિણામ એટલે ભૂતગલ માં ગમે ગઢ થઈ રહ્યું હોય પણ સપરિણિત ના છોડે. શું કહ્યું? એવા સુંદર હિસાબ છે. ગર્ભાન થઈ રહી બહાર તો ધમા ધમા ચકડી થઈ રહી. સપરિણામ ના છે. ભગવાન ને પરીક્ષા એવી પરીક્ષા આપનાર ને પરીક્ષા નથી આવતી. પરીક્ષા લેનાર જોડે છે કે આ તેથી અમારે બધા વળવું ના પડે એવું વિજ્ઞાન છે ને અમારું. કોઈને વળવું ના પડે. કોઈને વળવું નહીં. અપવાદ પોતાની હિત બગાડતા હોય તો એમને કહેવું પડે કે ભાઈ તમારે આ કામનું નથી. આ શું આ કામનું નથી. તમારે ફાયદા કરતા નથી. પોતાનું હિત બગાડતા હોય તો શું થાય? કારણ જ્ઞાન ચોટ્યું ના હોય. ચોટ્યું હોય તો ઉઘાડી નાખે. ચોટેલું ઉઘાડી નાખે ને. આટલો થોડો ઉગેરો હોય તો કાઢીને કાઢી નાખે. ફળ નાખ્યો ને બધા ફળ નાખ્યો ને ફળ નાખ્યો હશે. ફળ નાખ્યા અનુભવ થયો. શું થયું? નિરંતર આત્માનો અનુભવ વર્તે છે. તો છતાં મને કોઈ કોઈ પૂછે મને આત્માનો અનુભવ ક્યાં છે? નિયંત્રિત વર્તે છે. સંયમ પરિણામ તો ઓછો આત્મા અનુભવ કહેવાય. જેવો તેવો કહેવાય. નોકરી ના કરી હોય અને સેટ થઈ બેઠો હોય. શું થાય? નથી ઘર નો અનુભવ લીધો. નથી કોક ને તો નોકરી કરી શેર થઈ બેઠા. શું થાય? નોકર જેવા જ રહે. શેર તો થઈ બેઠા બેઠા પણ ગઈડો નોકર હોય ને તે ઓફિસ માં પેન તડકા બધા. ગઈડો નોકર શું સમજે કે આ બધું સમજતું નહીં. કરે શેઠ તેની જગ્યાએ. શું થાય? એવું થયું છે. એટલે આપણે હમજ હમજ કરવાનું કે સત્સંગ નું પાણી પા પા કર્યા કરવાનું. સત્સંગ નું પાણી જેટલું પવાય એટલું પા પા કર્યા કરવાનું. ભાઈ ભાઈ કશો લાગે છે કે આવે સંગીત ચેતના નો ભય લાગે? તમને પોતાને લાગતો નથી ને ભાઈ? વિતરાગ ને નિર્ભય થઈ ગયા. નિર્ભય અને વિતરાગ. ભય જાય કે તમને વિતરાગ થઈ જાય. ભય ગયો પછી વિતરાગ થઈ ગયો. આને ભય લાગે છે સંગીત ચેતના કહેવાય છે. કેવી સંગીત ચેતના? એટલે શું? અહીં તમે વિધિ કરતા હોય તો કે બાર ભડાકો થાય કે સાહેબ એવો અવાજ તો દેહ ધરું છે. મારો દેહ એ વખતે ધરું છે પણ આત્મા ધરું છે નહીં. ઠીક છે. પોતાને ખબર પડે કે બાર ભડક્યો ભડક્યો એમ ખબર પડી જાય. સંગીત ચેતના ચેતના કરી પણ સંગી ચેતના એની નગન કરે ને એમ એમ તો અહંકાર લાયા એ કે છે આવો કે અવાજ થાય ને ગણકારે નહીં ને બસ અહીંયા ચોટ્યા રહે તો એ શું ગણકારે કે ના ગણકારે સવાલ નથી જે અવાજ તમે સાંભળ્યો નથી ને એ ગણકારો કે ના કરતો તો જે વૈજ્ઞાન રહે ને સમય છે તમારે પ્રિપરેશન ક્યાં કરવાની ટાઈમ જ છે પૂર્વ તૈયારી માટે ક્યાં તૈયાર સમય છે બધાને થાય બધાને થાય બધાને થાય વાંભળેલો ના હોય એવો પછી એક બે અનુભવ થાય ત્યાં જાનવર પછી ચેતી જાય એક બે ખરા અનુભવ થાય ને ત્યાં આવું આવું અવાજ થાય છે પણ વાગતું નથી આપણને ફરી જાનવરે તો આગળ બે હિરણ વાંભળ્યા કરે પણ પહેલા વાત વળગે ભૂતગલ નો સ્વભાવ એવો આખું જગત ભય ને તફાત માં પડેલું નિરંતર ભય આમ થઈ જશે તેમ થઈ જશે તેમ થઈ જશે ક્યાં ભય લાગે આમ થઈ જશે તેમ થઈ જશે ફરણ થઈ જશે ગઈ પણ આવ્યું આવતું શું થઈ જશે અરે શું થવાનું છે એક ગાડી બધી ત્રીજી બીજી ગાડી બેસવાનું જંકશન હતા ઉતરવાનું એક ગાડી બધું ઉતરી બીજી ગાડી બેહવાનું કેટલી ગાડી ગાડીઓ બધી પછી આવે પાંચ સિગ્નલ વાળું સિગ્નલ ગયા નઈ ત્યાંથી બીજા સિગ્નલ નહી આવવાનું એ મોટો સિગ્નલ ગયો સિગ્નલ માં બેઠી ગાડી ગાડી સિગ્નલ ચંદ્રશંકર શ્રીમદ રાજચંદ્ર ને જે જ્ઞાન થયું હતું એ કયું જ્ઞાન થયું હતું શ્રીમદ રાજચંદ્ર ને જે જ્ઞાન થયું હતું એ કયું જ્ઞાન હતું આત્મજ્ઞાન હાલમાં શ્રીમદ રાજચંદ્ર ક્યાં બિરાજતા હશે હાલમાં શ્રીમદ રાજચંદ્ર ક્યાં બિરાજે છે એમ પૂછે છે શ્રીમદ રાજચંદ્ર ક્યાં બિરાજે છે એમ પૂછે છે કાગળ લખશો પોતે નહી એ હતા તાર કોઈ પૂછવા નથી હતા હવે હવે સુધી વાત કરવી છે આ બધા તે વખતે હતા બધા આપણને યાદ હશે કે શાસ્ત્રો એમ કે છે જેને કોઈ નો દોષ દેખાતો નથી એ ભગવાન જ છે. અહી 2000 રૂપિયા ભગવાન છે. ભગવાન ને કેટલો હેલો માર્ક કરી નાખ્યો. અક્રમ વિજ્ઞાન તો અક્રમ વિજ્ઞાન બધું હેલું જ કરી નાખ્યું. તમને કેટલા દોષ દેખી દોષિત દેખાય છે? તમને કેટલાક દોષિત દેખાય છે? લોકો બધા નિર્દોષ દેખાય છે. જગત નિર્દોષ દેખાયું કે બધા પોતે કહેવાય. દોષિત જુએ હિંસક ભાવ ઉત્પન્ન થાય. શું થાય? હિંસક ભાવ રહેતો નથી ને તાર પછી આવે છે. આપણું સાયન્સ કેટલું બધું ક્લિયર છે? નહી ક્લિયર છે કે નહીં? અંદર કોઈ દાડો દોષિત નહીં દેખે. તમને દોષિત દેખાય દેખાય નહી. જગત દેખાય તો હિંસક ભાવ નથી માટે નિર્દોષ જુઓ છો. શું કહ્યું? નિર્દોષ છે. દ્રષ્ટિ દોષી આ બધા દોષિત દેખાય. દ્રષ્ટિ ખાલી દ્રષ્ટિ દોષ જ છે મનુષ્ય. મનુષ્ય ને દ્રષ્ટિ દોષ છે અને બીજા જીવ માત્ર ને દ્રષ્ટિ ભ્રમ છે. શું છે? અને મનુષ્ય એકલા ને દ્રષ્ટિ દોષ છે. મતાર્થી જીવ કોણ અને આત્માર્થી જીવ કોણ? મતાર્થી તો આ બધા મતમાં પડ્યા છે. બધા મતાર્થી ગયા કોનેકવાસી ના બેઠા હોય બધા 5-7 જણ. અને આપડે કઈ કોનેકવાસી સબ લોકો ખોટો ધર્મ પાડો છો. આમ તેમ પાડે શું બોલે? પછી મતાર્થી હોય તો કસાય કરવા માંડે. શું કરે? બરાબર છે અને બાકી બધા એવડા છે તો રાજી જાય ને. રાજી કોઈ અંદર આવે કે એની યુદ્ધ નું જે બોલ્યું એને ઘણા પોતાના ભાણુપાસી ના સંપ્રદાય નું બોલીએ તો એના બીજું બોલ્યું તો મતાર્થી બોલીએ તો મત નું જે ચડેલું છે માટે એને કસાય ચડે. કેમ પૂછવું પડ્યું? મતાર્થી લક્ષણો અલગ હોય છે ને આત્માર્થી લક્ષણ અલગ હોય છે. પેલા પુસ્તક માં વાંચ્યું પણ સમજમાં આવતું નતું. એને કીધું નિરાકરણ આખું જગત મતાર્થી માં પડ્યું છે ને. મતાર્થ માં પડ્યું છે ને બધું. જેટલા સસંદી એ બધા મતાર્થી કહેવાય. જેટલા સસંદી જીવ છે એ બધા મતાર્થી. શું કહ્યું? સસંદી ગણાય ને. એ તો તમને સમજાવ કરે એવું તમારે તમારો માલ વેચો તમારે આપની વાત છે. આપણે સંચરણ પૂછું ઓછો ના થાય, ઓછો ના થાય એવું છે. હવે તો જગ્યા નાની પડે છે, જગ્યા મોટી લેવાની છે. ખેડૂતો ને ચોમાસા નો પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય છે? ઉનાળામાં ચોમાસા નો વરસાદ આવે એવો પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય છે? ઉનાળામાં. પણ જયારે વરસાદ જવાનું થાય છે ત્યારે પ્રેમ પ્રેમ ખેડૂતો ઉડી ગયેલો અને પ્રસાદ ને વરસાદ ને ઉડી ગયેલો હોય. એવો જગત નો નિયમ છે. પ્રેમ ઉડ્યા વગર કશું બનતું નથી. જોઈ જોઈને કોઈ પ્રેમ ઉડાડતો નથી, કુદરતી રીતે જ આવું થાય. સૂર્ય ઉગે ને હાથ મેં, ઉગે ને હાથ મેં, એમ એમ ચાલે. સૂર્ય ઉગે ને હાથ મેં, ઉગે ને હાથ મેં. હા બસ, સનસેટ ને સનરાઈઝ બધું થયા કરે છે, થયા જ કરવાનું. કોઈ કોઈ ખેડૂત અત્યારે આમ ઊંચું જોતો નથી, ક્યારે આવશે કરશે. એ રામ રામ કે છે, તે વેલો રામ રામ કે છે. આવજો, આવતી ચાલ આવે. રોજી દેખાય છે તે વાત સાચી નથી. એ તમને એવું ભાષે થયું, શું છે ભાષે થયું? તમને એવું ના બોલાવાનું કહ્યું, ના બોલાવાય કહ્યું. આટલી વિધિ કરી આલો તો કઈ વિઘન આવતા હોય ત્યાં કે જરા પરિણતી ફરે ફરે તો એ વાત જુદી છે. બીજા બધા છોકરા માદા હોય એવું સમજી જાય તો બધા વાત ના ખુશ થઈ જાય. દાદા વાત કરી છે, જય સત્ય. બાર વાસી ફરે છે ને મનમાં પરીક્ષા કરતા કરતા ખબર પડી ગઈ કે આ વિતરાગત થઈ ગયો છે. એટલે એની જોડે આવ્યો હતો પેલો ભાઈબંધ, એનો પેલો જીતુનો ભાઈબંધ. મને કહે જીતુ વિતરાગ થઈ ગયો તમારી જોડે, આવું બને શી રીતે? આવું આટલી આ કેવી મૂકી, આટલી નાની નહીં બેસે આપી નીચી હોય છે. એટલું એને આવડે, બીજું કશું આવડે નહીં. જીતુ વિતરાગ જ થઈ ગયો એમ કે ચાલે. ત્યારે ભાઈબંધ બહુ પરીક્ષા વાળો અજૈવી છે. હું તો એને ઘેર જઉં છું તો કેવા વર્તન ના શું વેશ ને એનો પેલા વેશ જોયેલા મેં. અત્યારે બધો શું ફેરફાર થઈ ગયો છે, આખો ફેરફાર છે. આ દાદા મોટું આશ્ચર્ય કે એમ કહું છું, આશ્ચર્ય તને જોયું નથી. કારણ કે મારું કઈ કરી આલો તાર મને હાલ જે કઈ કરી આવે. રવિવારે કઈ જ્ઞાન બંધ રાખી તક નહીં મારે. એટલે મોટા મોટો મુખ્ય ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અદ્ભુત થયા તે અમારા જેવા થઈ જાય ને. પણ આજ્ઞા જેમ સુધી કેવા છે, અમારી આજ્ઞા ફેરફાર થાય છે તે જેમ થઈ જાય. એનું કહેવું પડે વિતરાગતા. શાકભાજી ને શરમ આવે છે. અને જીતું બરકત વાળો હોત તો વિતરાક થાય ને, એની અક્કલ વપરા કરે ને, બરકત નથી એમને ફાયદા થઈ પડે. આ કા મનુષ્ય બરકત નથી માટે ફાયદા કરે, બરકત નથી. આ જ્ઞાન બરકત વાળા હોય ને ત્યારે પુહા એવું નથી. આ જ્ઞાન એ અમુક બે ચાર બે ચાર જણ કે પાંચ પચીસ માણસ ને પુહાય, બધા લોકો ના બધા પુહાય. અને અત્યારે તો બધા ઘણા લોકો પુહાય. પચાવવું મુશ્કેલ છે, જ્ઞાન પચાવવું મુશ્કેલ છે. અક્રમ જ્ઞાન આત્મા તેની તે જગ્યાએ છે, ભૂતગળ તેની તે જગ્યાએ છે, અહમ છે. સમજાય છે બધું? આ બધી જે સગવડો જે સગવડો કરી વહેલો લાવે ને, એ સગવડો કરી નો કાઢશે. માટે અત્યારે જવા દે ને નહીં, તમારે જેટલું આવે એટલું ચલાવવા દેવું. આ જે જગત માં ઉઘરાટ ચાલુ થયો છે ને, એ તો હદ પાર વગર જવાનું. બે હદ ઉઘરાટ માટે કઈ વાણી ચાલે ને, પાણી છોટો લોકોને બોલવાનું મજા આવે એમાં પડે, જેમ ટેસ્ટ આવે ટેસ્ટ પડે ને એમાં પડે. રાગ સરસ હોય, બીજી હોય, બીજું તાલ બધો હોય એના એવા સમજાય ને. બધા એવા પર નથી હોતા, બીજા બધા સમજવા લાગે. દાદા દર્શને